ચાલો તો દેખો, પણ ભૂલ તો મત દેખો. ભૂલ વાળા હે તમને, આપ સમજ્યા ને? ઉનકા પુણ્ય પુણ્ય ના હિસાબે બડા હો ગયા. સચ્ચી બાત સે બડા નહીં, ઓર બડા બડા આદમી તો ઉસકી સબ ચીજ સમાનતા પહેલે. મેંગ્લોર લાઈને જ્ઞાની પુરુષે જાણતા હે. જો પુસ્તક કભી પડતા નહીં ક્યા, ઓર માલા ફિરાતા નહીં. જો માલા ફિરાતા હૈ, પુસ્તક પડતા હૈ, તો આપણે સમજ જાતા હૈ. તો સિક્સ સ્ટેન્ડર્ડ મેં, સેવન્થ સ્ટેન્ડર્ડ મેં, યુનિવર્સિટી મેં પડતા હૈ, એસા નહીં આપણે માલુમ હતા. પુસ્તક પડતા હૈ, માળા ફેરાતા હૈ, તો આપણે સમજ જાતા કે વો પડતા હૈ આદમી હૈ. સ્ટીલ સ્ટડીંગ ઇન સમ સ્ટેન્ડર્ડ્સ. વન બી ઇન ધ પાસ્ટ, ઇન ધ સાકર. ધેટ મીન્સ હી ઇઝ સ્ટીલ ડુઇંગ સમ થિંગ્સ ટુ પ્યુરિફાઈ યોર માઇન્ડ. અધરવાઇઝ ઇફ એવરીબડી સેઝ ધેર ઇઝ નો રિચ્યુઅલ ધેર ઇઝ રિક્વાયર્ડ, યુ વુડ નોટ હેવ. નો, ધેટ્સ રાઇટ, ધેટ્સ રાઇટ. નો, હી ઇઝ કન્સર્નિંગ જ્ઞાની, હી ઇઝ રીઅલ જ્ઞાની. And who is not? That differentiating point is standing. That's right. One. That's right. One. ખરા જ્ઞાની રામકૃષ્ણ પરમહંસ રમણ મહર્ષિ એ બધા વિવેકાનંદા એ બધા થઈ ગયા. હમણાં જે બધા જે કહેવાતા બધા સંતો મહાત્માઓ છે એ હજુ કે છે વાસનાઓ થી પર નથી થયેલા. પુસ્તક પડતા હે, માળા ફિરાતા હે, સમજ્યા ને? વાસના સે પર નહીં હોતા હે. જો કે છે કે કોઈ ઝાડુ મારનારો પાણી નો ગ્લાસ આપશે તો હું પી જઈશ, પણ કે શંકરાચાર્ય નહીં પીવે. તો કે આપ આવું હોય છે, છતાં લોકો બધા કેમ એમને માને છે મારી સમજમાં નથી આવતું. આઈ કન્સિડર અ પર્સન ટુ બી અ જ્ઞાની ઓન્લી ઇફ હી કેન ટેક ફૂડ વિથ અ બેગર ઓફ એન્ડ ધ આત્મિક ડિફરન્સ ઇઝ નોટ ધેર. લાઈક ધેટ ધેર ઇઝ ધેર નાઉ મધર ટેરેસા એન્ડ વી કન્સિડર ઇટ એઝ અ જ્ઞાની. ઓ, ધેટ્સ ઓન ડિફરન્ટ. એ કહે છે કે કોઈ ભિખારીની સાથે પણ શિવરામ કો કઈ ગાલી દે તો આપ સમજ જાયેગા કે એ મેરા કર્મ કા ઉદય હૈ. ક્યા હૈ? ઓર વો નિમિત્ત હૈ. ઇતના સમજ જા કે ઉસકી સાથ સમતા રખો તો એ ધર્મ હોતા હૈ. કે સમજ માં આયા? ક્યા બસ એ કે છે જો સમો અમને ગાળ આપે તો અમારું પાપ ધોવાઈ જાય. કે તો આપણે જરા ભગવાન થી થોડા વધારે નજીક ગયા કે ભાઈ? હા, નજીક નજીક નજીક નજીક. દાદા ભગવાન દેખા ના આપને? દાદા ભગવાન બોલતા હૈ, એ મંદિર હૈ. કિસી ભી મંદિર આપકા શરીર મેં ભગવાન ઇઝ મોર મેનિફેસ્ટ બીકોઝ ઓફ યોર પ્યુરિટી. ભગવાન તો દરેક ની અંદર છે, પણ તમારી અંદર જે ભગવાન છે તે પ્રગટ હો ગયા હૈ. તો આપકી સબકી અંદર હૈ, ઇધર પ્રગટ હો ગયા હૈ, વો આપકી અંદર તક હૈ. લાઇટ હો જાયેગા તો ફિર ભી વો ભગવાન પ્રગટ હો જાતા હૈ. કભી ચિંતા ચિંતા વરી પૂરી નહીં હોતા મતભેદ નહીં હોતા બ્રહ્મનિષ્ઠ હોના છે ક્યાં હોના છે બ્રહ્મનિષ્ઠ અભી તો આપ જગતનિષ્ઠ હૈ ક્યા હૈ જગતનિષ્ઠ હા નિષ્ઠા હૈ તુમ્હારી એસે હી કા પગાર આવે તો એ લી આવું એ લી આવું એ લી આવું નિષ્ઠા ઇસમે ઓ ભ્રમ કી અંદર નિષ્ઠા બેઠ જાય તો એ નિષ્ઠા છૂટ જાતી ભ્રમ કી બેઠ ગયા કે ભ્રમ નિષ્ઠ હો ગયા કે ભગવાન કા દર્શન હો ગયા સંધ્યા સ્નાન જપ હોમ દેવતાનામ કા પૂજનમ આદિત્યમ વૈશ્ય દેવમ કા ષટ્કર્માણિ નિવેદિ સહી વાત અચ્છી મિલી કેને સમજતી હે તો ધર્મ કા સંસ્કાર હૈ સબને સંસ્કાર ધર્મ કા આકાર દે તો બ્રહ્મનિષ્ઠ વિચાર હૈ આપકો બ્રહ્મનિષ્ઠ હોને કા વિચાર હૈ યુ વોન્ટ ટુ બીકમ બ્રહ્મનિષ્ઠ બટ ઇન ધ ટાઈમ કમ ગોડ વિલ ટેક યુ જયારે વખત આવશે ત્યારે માતાજી મને લઈ લેશે જલ્દી હોને કા વિચાર કલ કર દેંગે ફિર માતાજી આપકે સાથ કાયમ રહેગા ફિર મતભેદ બધે નહીં સબ આત્મા સબ આત્મા આપકી ભાઈ કે અંદર આપ આત્મા દેખ સકતે બેન કે છે અમને કે છે અમારા છોકરા બધા સારા થાય એવું જોઈએ છે કે દર્શન કરવા કે લઈ આના દર્શન ઓગણત્રીસ નવ ઓગણ્યાસી ખેતરીભાઈ નરસિંહ ત્યાં વડાલા સાંજે માર્ગ મળ્યો નથી ભલે તમે જૈન ધર્મ પાતા હોય વૈષ્ણવ ધર્મ પાતા તો નથી ભગવાન ભગવાન કે માર્ગ મળ્યો તો સારો તો વિતરાગ નો માર્ગ જોઈએ દિગંબરો ને વિતરાગ માર્ગ ના કહેવાય કારણ કે એ પક્ષ માં પક્ષકાર છે અને પક્ષકાર ત્યાં આગળ જ્ઞાન ના હોય સંપૂર્ણ જ્ઞાન ના હોય શુદ્ધ તો પ્રભાવદેવ કહ્યું છે કે જો મુક્ત થયેલા હોય મોક્ષ નું દાન આપવા આવ્યા હોય એવા જ્ઞાની જ્ઞાની ની વ્યાખ્યા કરી છે કે નિશ્ચિંત જેના આત્મા નો ઉપયોગ છે છુટકારો આપડો થાય નહી એ તો મોક્ષ દાદા પુરુષ છે પોતાનો મોક્ષ થઈ ગયેલો હોય તો બીજાને મોક્ષ નું દાન આપી શકે એ તો બીજાને શું કરી શકે બીજા ને કોઈ પ્રયત્ન કઈ કામ લાગે એવું નથી કારણ કે એ જ વમળ માં છે ને એ જ વમળ માં છે એટલે જ્યાં સુધી સંયમ માં નહીં આવે ત્યાં સુધી મોક્ષ માર્ગ છે નહીં સંયમ માર્ગ એ જ મોક્ષ માર્ગ છે શું છે સંયમ માર્ગ મોક્ષ લોકો લૌકિક સંયમ નહીં ચાલે, લૌકિક સંયમ તો મોક્ષ માર્ગ નથી. આ બહાર જે ચાલે છે અત્યારે લૌકિક સંયમ છે. શું છે? બહાર ચાલે છે લૌકિક સંયમ. બધો સાધુ આચાર્ય બધા પણ સંયમ કરો, સંયમધારી પણ લૌકિક લોક માન્ય. કેવું? અંદરથી આવવો જોઈએ. હે? અંદરથી આવવો જોઈએ. હા, લૌકિક ના અલૌકિક નિરંતર સંયમ જ રહે ભાઈ. અંદર ભાવ ભાવ સંયમ માં જ રહ્યા કરે. કેવું? ભાવ જ સંયમ માં રહ્યા કરે. ભાવ સંયમ થી મોક્ષ. આચાર સંયમ નહી પણ ભાવ સંયમ. આ જે સંયમ એ લૌકિક સંયમ કહેવાય. અને ખરી રીતે ભગવાને આને નિશ્ચય થી નિયમ કર્યો છે, સંયમ નથી કર્યો. નિયમ પણ વ્યવહાર થી સંયમ છે. વ્યવહાર એટલે લોક ને દેખાય છે. તો હવે તો સંયમધારી તો મોટા મોટા આપણા શાસ્ત્ર જ્ઞાનીઓ મોટા મોટા જબરદસ્ત પડેલા છે. વિજય રામચંદ્ર સુધી કહેવા છે. હવે એ સંયમધારી કહેવાય. અને બીજો કોઈ અલકીનાથ નો કોઈ હોય સંયમ તો નામ કેવાય કે તરત કોઈ દાળ ભરે કે તરત જ તમારા માં સંયમ પરિણામ ઉભાથી ગાળ ભળે તૈયાર કરતો સંયમ પરિણામ અસંયમ ના થાય. ગાળ ભળે તાર જગત ને શું થાય? નિરંતર સંયમ પરિણામ છે એ જ મોક્ષમાં લઈ જવાનું છે. પછી આ સંયમ તો લૌકિક સંયમ કહેવાય. લૌકિક સંયમ કેમ કહેવાય? વ્યવહાર સંયમ. વ્યવહાર દેહ કેમ કહેવાય? વાક્ય દેખ્યો કે સંયમ ગણાય છે. બધા લાખો મળે એમને સંયમ તારીખે, તમને એક પણ નાખે ના નથી. આપડા મહાત્મા કે લોકો શું કે આ તો બધી કોર્ટ ના ભેગા નથી જોવો કે બાકી બહાર સંયમ તો છે. સંયમ તારી કહેવાય એમને ના નહીં પણ લૌકિક સંયમ બરોબર. લૌકિક સંયમ આંખે દેખ્યો દેખાય સંયમ બધો. લૌકિક સંયમ બે અહીંયા આગળ ખાલી ધર્મ થાય જેટલો કરે એટલો તો નાટક ઊંધું થાય. પણ કેટલા આચાર્યો બહુ મોટા મોટા મહાન આચાર્યો ગુજરાત શાસ્ત્ર નું જ્ઞાન આખું મગજમાં આચાર્ય આત્મા પ્રાપ્ત ના થયો. કેટલા આચાર્ય કેટલા સાધુ એવા છે કે મહાવીર ની આજ્ઞા નિરંતર પાળવાની ઈચ્છા હોય પણ જ્ઞાન કહેવાય ધક્કો રહેતો મોક્ષ માર્ગ મળ્યો ને મોક્ષ માર્ગ આપણો ઉડી ગયો. સંયમ માં આવી ગયા ત્યાંથી આપણે જાણવું કે આપણે સંયમ માં આવી ગયા. કર્મ બંધાય તો મન સંયમ ધારી ને કર્મ બંધાય નહીં અને કર્મ બંધાય તો સંયમ ધારી ને કારણ કે આપણું સહાયક સંગીત છે એટલે કર્મ જ બંધાય. બીજું સંગીત હોય તો કર્મ છે કયું કયું કર્મ બંધાય કેટલાક ન બંધાય કેટલાક બંધાય એમ ચાલે કરે. એ તો છે લપસવાનું એટલે તો બંધન ના કારણ લપસ્યો લપસ્યા કરે ને પછી મહેનત વધારે લપસ્યા કરે. મુક્તિ નો માર્ગ નીકળે અંતરાય હોય ત્યારે તમારા જેને પોતાની સંદેશથી જે રે શાસ્ત્ર વાસ્ત્ર બનાવવા દે આપણે પોતાની બુદ્ધિ પોતાની જગ્યાથી કરે છે માટે એ બધો સજન છે અને એ સજનથી મોટા મોટો રોગ જ સજન છે નામ કર્મ ગોત્ર કર્મ. હવે જે કર્મો જે છે એ આપણે જે કર્મો કરીએ છીએ અત્યારે એ કયા કર્મો એવા છે કે જે નામ નામ નામ કર્મમાં જાય કે ગોત્ર કર્મમાં જાય? આ આ કર્મ એવા છે કે જેથી કરીને આ નામ કર્મ કહેવાય કે આ ગોત્ર કર્મ કહેવાય? આપણે નહી મહાત્માઓ ની વાત નથી કરતો પણ બહાર ની વાતો જે કરું છું વાતો નિરંતર કર્મ ત્રણ અવતાર જે રાખી છે ને દાખલા તરીકે કેતસીભાઈ તો જ્ઞાન લીધું છે, અને કેતસીભાઈ આ દાન કર્મ બીજા જે કરે એનું એમને એનું એનું એનું પરિણામ કેવું આવે? પેલું તો જ્ઞાન લીધા પહેલાનું જે છે એનું પરિણામ શુભ આવે, નામ કર્મ ગોત્ર કર્મ આ બધું જાય, પણ ત્યાર પછી જ્ઞાન લીધા પછી જે માણસો આ પ્રમાણે કર્યા કરે, દાન કર્યા કરે, શુભ ભાવના ભાવ્યા કરે, કલ્યાણની ભાવના ભાવ્યા કરે, એનું એનું પરિણામ કેવું શું આવે જ્ઞાન લીધા પછી? પણ એ જો એ બંધાય પુણ્ય નું પુણ્ય બંધાય તો પછી ભાવ તો કરવો જ પડે દાદા. હા, એક અવતાર બે અવતાર માં નિર્જરા થઈ જાય પૂરી. જાઓ જલાલી સહિત થાય આ થતી જાય, આ ભૂમા આ બધા કર્મ થતી જવાનો. બરોબર, બીજા પુણ્ય બંધાય એ થતી જવાના. આત્માની દશા બહુ ઊંચી હોય એવું કંકાઈ નાખે, પછી કંકાઈ નાખે. દાદાની આજ્ઞા અને અમે આ ત્રણ જોડાણ તો કઈ વાત કરે, કેમ જોડાયા? દાદા છે, હરી છે, દાદાની આજ્ઞાઓ છે, અમે જુદા છીએ. આ તાર કયો તત્વ જોડે છે? નિરંતર યાદ રહ્યા કરે, નિરંતર યાદ રહે, સમાધિ ન કરાવે, ઉપાધિ ની સમાધિ રાખે છે. હા, ઉપાધિ હોય તો પણ સમાધિ રહે. હા, ઉપાધિ ની સમાધિ રહે એનું નામ સહાયક સંકેત. સહાયક સંકેત પણ સામાન્ય માણસો ને આ બધું ગળે ઉતરતું નથી ને દાદા? એ ગળે ઉતારા જશે ને એ લોકો બહાર ની દિવસ. ના, એ તો ગ્લેમર કે આંતરિક કઈ પરિણામ પામ્યું નથી, આંતરિક સમસ્યા નથી. અને ધસારો તો જૈન ધર્મ એટલા માં છે કે મુસ્લિમો અંગ્રેજો બધે જ્ઞાન પણ સધારો બાહ્ય સધારો છે. આંતરિક નથી, આંતરિક ની જરૂર. એ જ્ઞાન મતભેદ ના પડવા દે. અગર મતભેદ પડ્યો હોય તો સેમ સેમ ઉભો થાય. જરૂર એ જ્ઞાન મતભેદ પડ્યા પછી પણ સંયમ પરિણામ ઉભો થાય. એ તો મેં વાપરાભાઈને કહ્યું કે દાદાના જ્ઞાન નો મને જે અનુભવ છે એ એવો છે કે આધિ વ્યાધિ ને ઉપાધિ માં સમાધિ નિરંતર રહ્યા જ કરે. એ જાતનો અનુભવ છે. એ જો એમની સાથે વાત કરતો હતો. કારણ કે શ્રમિક વર્ગ ના જ્ઞાનીઓ ને આ અક્રમ વિજ્ઞાન છે. સ્વરૂપ નો સાધનો અને ત્યાગ સંસાર નો સાધનો. માર્ગે ચડવા ના દેતું અનંત અવતાર થી આ માર્ગે શિક્ષણ કરો ભેગા થઈ જાય દાદા, આ દુષ્મકાળ માં ક્રમિક રસ્તે મોક્ષ પ્રાપ્તિ નથી શા માટે? આ દુષ્મકાળ ની અંદર ક્રમિક ના રસ્તે મોક્ષ પ્રાપ્તિ નથી એ શા માટે? ક્રમિક માં જ્ઞાન કેમ નથી રહ્યું અત્યારે? કારણ કે મન વચન કયા એકાત્મ યોગ ના રહ્યો. મન વચન કાયા નો એકાત્મ યોગ ન રહ્યો. આચાર્ય મહારાજ હું પૂછું છું કે મન વચન કાયા એકતા નથી રહેતી કેમિક માર્ગ બની ગયો. એટલે અમે કહીએ છીએ ક્રમિક માર્ગ નું એનો બેઝમેન્ટ કરી ગયેલું છે. અક્રમ તો અપવાદ છે. તો 10 લાખ વર્ષે એક ખરો અપવાદ આવે. પેલો ખરો ધોરી માર્ગ તો ખરો જ છે પણ તે ખરા થઈ ગયો. બાર જોડો કાઢ્યો રૌદ્ર ધ્યાન ને આત્મ ધ્યાન પણ બાપડા બેને સમજવું પડશે ને. આત્મ ધ્યાન દબાવી દેવાય. રૌદ્ર ધ્યાન કોને કહેવાય? આત્મ ધ્યાન કોને કહેવાય? રૌદ્ર ધ્યાન તો મોટા મોટી હિંસા છે અને એમાં રૌદ્ર ધ્યાન એ ચડાવી દેવાય આ કામ. પણ આ તો બુદ્ધિ થી મારું માત્ર શીખ્યા છે ને બુદ્ધિ થી કોઈ વાર કરે બુદ્ધિ થી ઓછી બુદ્ધિ વાળાને પાસે લાભ ઉઠાય છે. શું કરે છે? વધુ બુદ્ધિ વાળો ઓછી બુદ્ધિ વાળો નો લાભ ઉઠાવે છે. એ આખા દુનિયા નો કાયદો નહી, એ કાયદો છે. ત્યારે જૈન વાપરે છે કારણ કે વધારે બુદ્ધિ છે બીજી સારી લોકો છે અને તે બુદ્ધિ થી લાભ ઉઠાવે છે. એ મોટા મોટી મોટા મોટી એના કરતા તલવાર થી મારે હોત તો હારો. આ બુદ્ધિ થી મારે જીવતો રહે ને પણ મળતા જેવો જીવતો રહે. બધા ખેડૂતો ને પણ હા દિગંબરી જઈને બધા પાસે પડ્યા છે. એટલું ધીરણ ધીરણ બધું કરેલું કે પેલો આખી મીઠી મહેનત કરે અને યાદ માં યાદ કરતો બુદ્ધિ દિમાગ માં બુદ્ધિ ભગવાન ત્યારે માટે આપી છે. એ બુદ્ધિ એટલે પ્રકાશ કહેવાય અને એ પ્રકાશ અંધારામાં અંધારામાં કોઈ માણસ અથડાતો હોય તેને ધરવું જોઈએ. કોઈ ઉભા રહે અહીંયા ચાર છે તો એનો લાભ જ ના ઉતારો. બીજાને સહાય કરવા માટે છે, સહાય નો દુરુપયોગ કરવા માટે નથી. આપડે રાત્રે ચાલતા અંધારામાં તો આપણી પાસે લાઈટ હોય, બીજા પાસે અંધારામાં અથડાતા હોય તેમના પછી કઈ ઉભા રહીએ કોઈ ઉભા આવો આવો મારી સાથે આવો લાઈટ. એ રીતે આ બુદ્ધિ જેની પાસે હોય તેને બીજા લોકોને કહેવું છે કે આમ રીતે આમ કરો તેમ. આવી વાત લોકો ને ઉપરથી ખુશ થાય નીકળી કરે પાછો કામ તો હજુ એવું કરી બુદ્ધિ ની મારી ઘેર પસતાતો હોય તો ભગવાન કે છે ખુશ છે. પણ આ તો પછી કે બુદ્ધિ થી મારો છે. પુસ્તક માં અમે શું લખ્યું છે આપણે લખ્યું છે એનું શું હવે એનો ઉકેલ મેળો મળે? આપણ ધ્યાન કોને કહેવાય? ધ્યાન નવું નહીં પાંચ સમજેલ ઉકેલ આવે એને ઉકેલ નહીં આવે. એમને પેલા ગાંધીજી ની લડત માં બીજા માં બધા બહુ સક્રિય ભાગ લીધેલા બધા. હા અમૃતલાલ તેડે કાઢેલું તેનું. સમજો છું કે શક્તિ પાસ અને કઈ જ્ઞાન દાદા આપે છે તો હું સમજવા આવ્યો છું દાદા પાસે. ઘાટકો પર રહે છે દાદા. આજે આપનું નામ વગેરે સાંભળ્યું ઉપાશ્રય માં તો જૈન મુનિ જેની સાથે મારે મિત્રતા થઈ છે. એ ઉપાશ્રય માં એક જૈન મુનિ હશે એમની એમની જોડે સંપર્ક હતો. એમની સાથે એમને સંપર્ક હતો જૈન મુનિ સાથે. ત્યાં એમણે આપણું પુસ્તક જોયું. હા બરોબર. એમાં પછી મને ભાઈએ કહ્યું કે અત્યારે આવેલા જ છે મુંબઈ માં છે ને આ જગ્યાએ છે. એક પછી એક ભાઈએ ત્યાં આગળ કહ્યું કે દાદા અહીંયા મુંબઈ માં જ છે અને આ એડ્રેસ આપ્યું એટલે પછી આવ્યા. મને શું નામ હતું? નવીનચંદ્ર મુનિ કરીને છે. નવીનચંદ્ર મુનિ. એમની પાસે આપણું આપતવાણી પુસ્તક આવ્યું છે. મહારાજ બધા વાંચી દીધું. ત્યાંથી પછી એક છોકરો નિલેશ શાહ કરીને હતો અટક મને ખબર પીએચડી કરે છે. લોકોના પીએચડી કરે છે. પેલો નિલેશ આવ્યો હતો ને પીએચડી કરે છે છોકરો એને એમને વાત કરી. પીએચડી કરનારો તે છોકરો. હા પીએચડી અહીંયા આમ સુધી જાય આમ બધા ખાનદાર લોકો ભાઈએ વાત કરી મને નિલેશભાઈ મને વાત કરી કે છે કે ત્યાં ટાઈમ લેવો પડે છે તો તેમની અનુકૂળતા પ્રમાણે છે એક કલાક સુધી કહે છે કે એમની પાસે રહેવું પડે અને એમની જે ક્રિયા હોય એ પ્રમાણે શક્તિ પાસ કરે અને તમને જ્ઞાન મળે. એમાં એ જ્ઞાનમાં એ ખાસ કરીને એ છે કે છે કે જે આપણામાં વિકારો છે માનસિક જે ભૂમિકા રાગ અને દ્વેષ એ કહે છે આપોઆપ દૂર થાય. તો મને એમાં થોડુંક એમ લાગ્યું કે આપણે આ કેમ શક્ય બને. શક્ય એટલા માટે કે આપની જ્યાં સુધી શક્તિ છે અને એનો જ્યાં સુધી કરંટ લાગેલો હોય ત્યાં સુધી એ બરાબર છે. બાકી મારામાં એ બાકી જો પાત્રતા ન હોય તો મને એ જે આપનું આપેલું જ્ઞાન ક્યાં સુધી મને હજમ થાય સવાલ ક્યાં વિનું ભોરે ને બે પાત્રતા વગર એ જ્ઞાન પચે ખરું. પાત્રતા વગર કોઈ આવતું જ નથી. હું તારી વાત કહી